ખુદ તો પઢ્યા નહીં તો મેં શું પઢા, એ મારવાડી હતો. તો ચાર અક્ષર મળે એમાં જ માણસનો ટાટિયા ધ્રુજી જતા હોય છે, અને જે નથી ધ્રુજતા એને ચાર શું પાંચ અક્ષરે મળે તો એ બોલવાની સિફત આવી જતી હોય છે. એટલે મુદ્દો એ છે કે અઘરું શું છે ને સરળ શું છે એનો કોઈ દુનિયામાં પેરામીટર છે જ નહીં. દરેક વસ્તુ અઘરી છે જો તમને માફક ન આવતી હોય, ને તમને માફક આવતી હોય તો એવરેસ્ટ ચડવું એ સરળ છે. હો, મને માફક નથી આવતું, આ સીડી ચડવું અઘરું છે આજે મારા માટે, બહુ અઘરું છે. અને જેને માફક આવતું એને એવરેસ્ટ ચડવું એ સરળ છે. એટલે અઘરું અને સરળની ચિંતા આપણે છોડી દેવી જોઈએ. મુખ્ય ચિંતા આપણે એ કરવી જોઈએ કે પહેલે તો આપણે દિલ કી રજા જાન જાઈએ, ફિર જો નિગાહે યાર કહે માન જાઈએ. પહેલે તો કારે ગુજર જાન જાઈએ, ફિર ફર્જે રાહ જો ભી કહે માન જાઈએ. તો પહેલાં તમારે એ વસ્તુ સમજવી જોઈએ કે તમારો હૃદય એ માર્ગ ઉપર ચાલવા માટે તૈયાર છે કે નહીં. પછી રસ્તા જેણે બનાવ્યો છે એ જે જે નિયમો રસ્તા ઉપર ચાલવાના બતાવે તેને આપણે સ્વીકારવાના રહ્યા. એમાં કોઈ દિવસે કોઈ અઘરું થતું નથી. હું જાણું છું સરખી રીતે કે સ્કૂલમાંથી એબસેન્ટ રહેનારા છોકરાઓ MBA કોર્સ કરવા જાય ને, એ સવારથી સાંજ સુધી ભણતા જ હોય છે, ભણતા જ હોય છે. ગાંડાની માફક, બાવરાની માફક ભણતા હોય છે. કેમ આટલું ભણો છો? બોલે MBA. આમ જ તું બીતા હોય છે તેથી ભણતા હોય છે. એને પૂછો કેમ આટલું બધું ભણ, બોલે MBA. આમ જ તું બીતા હોય છે તેટલે આટલું બધું ભણતા હોય છે, કે નહીં તો રખડી ગયા. અને સ્કૂલમાં દાંડીઓ મારતા હોય તો એ શું છે કે જે વખતે માણસને જે વસ્તુ ચડી જાય છે તે સરળ થઈ જાય છે, જે નથી ચડતી તે અઘરી રહે છે. એટલે શરણાગતિને કોઈ કઠિનતા છે નહીં. હવે રહી વાત એ કે ભક્તિની, તો એક વાત ધ્યાનથી સમજો તમે કે ભક્તિનો સૌથી મોટો હૃદયના દૃષ્ટિથી સરળતા, એક ભક્તિની સરળતા એ છે જે લાલુ ભટ્ટીજીએ સમજાવી છે. અને મેં એ જૂનાગઢના પ્રવચનમાં જ્યારે સેવા કૌમુદીમાં મેં કર્યો, એ અહીંયા પુસ્તકો પણ મળતી હશે કદાચ, એમાં લાલુ ભટ્ટજીએ ખુલાસો કર્યો છે કે સેવા જે છે એમાં સખ્ય ભાવ શું છે? અપ્રેરિત પ્રિયકરણમ, અપ્રેરિત પ્રિયકરણમ. જે વાત કરવાની તમને કહેવામાં ન આવી હોય તેવી વાત તમને સૂજે, પોતાના સ્નેહ સંબંધના કારણે, સખ્ય સંબંધના કારણે, તેનું નામ સખ્ય. અને જે કહેવાનું કરવામાં આવ્યું હોય તે સૂજે તો એ સખ્ય ભાવ નથી, દાસ્ય ભાવ છે. આટલું કરવું પડશે, સવારે ઝાડુ કાઢવી પડશે, સાંજે જે છે તે પાછી ઝાડુ કાઢવી પડશે, છનો પોતો લગાવવો પડશે. આ બધો જે કર્મ છે ને એ દાસ્ય કર્મ છે. પણ સવારે ખાલી ઝાડુ કાઢવાનું કહ્યું હોય ને છનો પોતો કરવાનું ન કહ્યું હોય, પણ કોઈકને એમ સૂચતું હોય કે ના ના ખાલી ઝાડુ કાઢવાથી કામ નહીં ચાલે, છનો પોતો એ કરવો જોઈએ મારે, અપ્રેરિત પ્રિયકરણ. કેમ? કેમ કે આ મારું ઘર છે. ઘરમાં આવેલી પત્નીને જો એમ લાગે તો એ પત્નીમાં સખ્ય ભાવ પ્રકટ થયો. હવે સાસ બતાવી દે કે ભાઈ આ વાનગી બનાવી છે, પણ પોતે ઓબ્ઝર્વ કરે કે કઈ વાનગી પતિને કે પરિવારના કઈ સદસ્યને ગમે છે, અને એ વાનગી સાસ ન કહેતી હોય તોય બનાવે, તો પત્નીમાં સખ્ય ભાવ પ્રકટ થયો. એમ આપણી સેવામાં સખ્ય ભાવના ઘણા બધા એલિમેન્ટ છે. એ જો તમે ધ્યાન આપશો ને તો એ સ્નેહની દૃષ્ટિથી સેવાને અતિ સરળ બનાવી દે છે. પણ જેના હૃદયમાં સખ્ય ભાવ નથી તેના માટે સેવા બહુ કપરી અને અઘરી થઈ જતી હોય છે. એનું એક સામાન્ય ઉદાહરણ તમને કહું કે ઠાકોરજીને સ્નાન કરાવવા હોય તો ફક્ત ગરમ જલથી કામ નથી ચાલતું, ઠંડુ જલ એ પાસે મૂકવું જોઈએ. ફક્ત ઠંડા જલથી સ્નાન નથી કરાવી શકતા, ગરમ જલ પણ રાખવું જોઈએ. એ ગરમ જલ અને ઠંડા જલને સમાવવો જોઈએ. સમાવવાને તમે શું કહો? મેળવ, હા, નવાયો. તેને નવાયું જોઈએ, અને ફક્ત નવાયું પણ તમે અંદાજથી નહીં નમાવો, એમાં ઉલટી આંગળી નાખીને માપો કે સુહાતું નવાયું છે કે નથી નવાયું. એ નવાયા પછી પાછું ઠાકુરજીને ઉપર પાણીને એમ નહીં રેડો, જાણે કોઈ બાળકને ઉપર પાણી રેડીએ તો બાળકનું દમ ઘૂંટી જતું હોય છે, એવી રીતે રેડો, હળવાશથી રેડો કે ઠાકુરજીને એવો ન લાગે કે મારા ઉપર પાણી રેડવામાં આવી રહ્યું છે, પણ ઠાકુરજીને સ્નાનનો સુખ થાય. આ બધું અપ્રેરિત પ્રિયકરણ છે. અને અંગવસ્ત્ર કરો તો લઈને લઈ ગયેલે કપડાં લઈને ને આમ નહીં કરી દો, હળવાશથી એક એક અંગને લૂંછો ઠાકોરજીના. આ બધું અપ્રેરિત પ્રિયકરણ છે, એવું શાસ્ત્રમાં ક્યાંય નથી કહ્યું. સ્નાનમ સમર્પ્યામી પતી ગઈ વાત, નાખો રેડો. તમે જઈને કોઈ પણ મંદિરમાં જુઓ, જગન્નાથજીમાં જુઓ, બદ્રીનાથજીમાં જુઓ, લેપ પાણી રેડે, ઠંડુ પાણી રેડી દે, બસ સ્નાન થઈ ગયું. પૂજામાં તો બહુ સરળતા છે, અર્થમાં કે એક ચમચીમાં આટલું જલ લઈને સ્નાનમ સમર્પયામી, આખું પડલે કે ન પડલે ઠાકોરજી, પણ સ્નાનમ સમર્પયામી એટલે સ્નાન થઈ ગયું, તો બહુ સરળ છે પૂજા. અને આપણી જે સેવા પ્રણાલી છે અપ્રેરિત પ્રિયકરણની સખ્યની, બહુ કોમ્પ્લિકેટેડ, બહુ કોમ્પ્લિકેટેડ. કેમ કે બે કટોરી રાખવી ગરમ જલની, ઠંડા જલની, પાછું સ્નાન કરાવવા માટે ઠાકોરજીને થાલી બિછાવો, થાલીમાં પાછું એક ચોકી બિછાવો, ચોકી ઉપર પાછું લાલ વસ્ત્ર પહેરાવો. આવું શાસ્ત્રમાં ક્યાંય નથી કહ્યું ભાઈ સાહેબ. આ બધું અપ્રેરિત પ્રિયકરણ છે, કે આપણે એ વિચાર્યું કે નહીં મારા બાળકને નાહવું કઈ રીતે કરવું ગમે, અને તે પાછું આપણે કીર્તન જોઈએ ને તો આપણને જાણવું મળે કે કુંવર કે સંગ ડોલત કુંવરા નંદરાની, મનમે મતો કરત ઉઠી ભાજે દુખિત કેસ અરુજાની. તો એને લલચાવવો પડશે, લલચાવવા માટે કંઈક, એના માટે સ્નાન કરતી વખતે આવી જાય, શાંતિથી સ્નાન કરે, પાછો કંઈક બદામ પિસ્તા માખણ મિશ્રીથી એને લલચાવવાની ઓર વાત છે. એવી બધી લલચાવવાની વાત કંઈ શાસ્ત્રમાં પૂજા વિધિમાં કહેવામાં નથી આવી કે સ્નાન કરવા માટે એને લલચાવવું જોઈએ. રાજકુંવર અધના તો ભાજ્યો તાકી કહો કહાની, કહાની ઓર સંભળાવી ઠાકોરજીને તે વખતે લલચાવવા માટે કે એમાં મન ઉલજી જાય તે દરમિયાન સ્નાન કરાવી દઈએ. આ બધી કોમ્પ્લિકેશન જે છે ને, હવે જેને સ્નેહ હોય તેને તો અપ્રેરિત પોતાની મેળે સૂઝશે, પણ જેને નથી સ્નેહ તેના માટે તો આ લમણાજીક થઈ ગઈ કે એક કર્યા પછી આ આટલું બધું કરવાનું હોય. પૂજા માર્ગ બહુ સરળ છે, નૈવેદ્યમ સમર્પયામી, એક ગોળની ગોળની ડલી લીધી ને સામે મૂકી, સમર્પયામી, પ્રભુ ખુશ તમે ખુશ, જ્યાદા ભાંજગળ છે જ નહીં. આપણે ત્યાં તો કટક રસોઈમાં જે સામગ્રી સિદ્ધ થઈ હોય તે તપેલામાં ભોગ ન ધરાવાય, ઠાકુરજીને અરોગવાના પાત્ર નોખા જોઈએ, એમાં પાછા ચમચા ઓરસાજો. મર્યાદા માર્ગમાં ચમચાની કોઈ જરૂરત નથી. અને અમારે ત્યાં તો, અમારા ઘરની વાત કહું, નાનો હતો ત્યારે તાજી મહારાજે દરેક સામગ્રીના નોખા નોખા ચમચા સિદ્ધ કરાવ્યા, કે દાલ અરોગવી હોય તો એ એવા એવો ચમચો જેમાં દાલ ભરાઈ જાય, પેલી સૂકી સામગ્રી હોય તો એને સૂકા સામગ્રીના માટેનો ચમચો. તો સામગ્રી વાઇઝ ચમચા યાદ રાખવા પડતા હતા, એટલે મેં દરેક ચમચાના નામ રાખ્યા હતા, કનકટો ચમચો, કાનવાલો ચમચો, કૂવા જેવો ચમચો, ચપટો ચમચો, દાંડીવાલો ચમચો, ગોલ ચમચો, એ બધો રટીને યાદ કર્યા. ત્યારે મને પતા ખબર પડી કે આ ચમચા બધા આ સામે, તે વખતે મારા મનમાં બહુ વિદ્રોહના ભાવ જાગતા કે આ કઈ જાતનો પ્રકાર છે કે ચમચાઓની બધી ગણતરી આપણને કરવી પડે, અને જો તે હિસાબે ચમચા ન સાજીએ સામગ્રીમાં તો વડીલો ગુસ્સે થઈ જતા કે આ ચમચો ખીરમાં ના આવે, ખીરમાં આ ચમચો આવે. અરે ભાઈ, હવે ચમચા તો ચમચા જ છે, એમાં કોઈમાં પણ કાંઈ પણ સાજો. નાનપણમાં મને ખબર જ નથી પડતી કે આવે સેવા કરીએ છીએ કે ચમચાબાજી કરીએ છીએ આપણે ઠાકોરજીની. બહુ પાછળથી મને જ્યારે બધી ચમચાની આકૃતિ ને સામગ્રીની વાત ને બધી જોઈ, ત્યારે મને થયું કે કેવા વડીલો આપણા ઠાકોરજીના અપ્રેરિત પ્રિયકરણમાં એક્સપર્ટ હતા, કે સામગ્રી વાઇઝ ચમચા એમણે વિચાર્યા. હવે આપણને ભાંજગળ થઈ ગઈ, ખ્યાલમાં આવ્યું ને, પણ એ લોકોને ભાંજગળ નહોતી, કેમ કે એમના હૃદયનો ઉમળકો એમને એ વાત સમજાવતો હતો કે આ સામગ્રીમાં આવી જાતનો ચમચો જોઈએ. ગુસાઈજીએ કેટલા બધા શણગાર પ્રકટ કર્યા, મર્યાદા માર્ગમાં એટલા બધા શણગાર હોય જ નહીં, શા માટે સજાઓને છૂટી કરો. પણ દરેક વાતમાં આપણે ત્યાં એ કાળજી લેવામાં આવી છે. તો એ આ જે સેવાના અપ્રેરિત પ્રિયકરણની જે વિધિ છે આપણી સેવાને, સ્નેહ હોય તો અતિશય સરળ પણ બનાવી દે છે. કેટલી સરળ, કે ચમચા નથી તો દાંતણે મૂકી શકાય. આ પ્રેરિત પ્રિયકરણ, કે ચમચા નથી અવેલેબલ તો દાંતણે મૂકી શકાય, અને એટલી કઠિન પણ બનાવી દે છે કે પછી આખો ગામ ચમચા મૂકવા માંડે. કેમ કે પભ ફલાણા બાપાએ સામગ્રીમાં ચમચો નહોતો મૂક્યો, દાંતણ મૂક્યો, એટલે દે દાંતણ, લીમડાના ભાવ વધી જાય. આટલા બધા દાંતણની રોજ ખપત થાય તો ગામમાં કોઈને ખબર પડે નહીં કે ઓચિંતા ભાવ કેમ વધી ગયા લીમડામાં, કે જેટલી જેટલી હવેલીઓ ખોલાય બધામાં દાંતણ જ નાખી રહ્યા છે ચમચાના ઠેકાણે. કેમ કે વિચારે નહીં કે વચન શું છે એ બાબતનો. જોયા ને કે દાંતણ, દે દે દમ દે દામોદર દાલમાં પાણી. એટલે આ લે મહારાજી વૃત્તિના કારણે ભક્તિ ઘણી વખતે કોમ્પ્લિકેટેડ થઈ જતી હોય છે, શરણાગતિ અતિશય ઇઝી થઈ જતી હોય છે. કેમ કે ખાલી સપ્તવિધ ભક્તિમાં પૂજા જ કરવાની છે. વસ્ત્રમ સમર્પે આમી, તમે કોઈ પણ ગૌર મહારાજથી પૂજા ન કરી જજો. એક પેલો નાળાછડીનો શું કહેવાય એને, નાળાછડી નો ડોરો લઈને વસ્ત્રમ સમર્પે આમી ચલ છુટ્ટી. એ દોરો પહેરીને કોઈ કપડા પહેરેલો કહેવાય? કોઈક દિવસે તમે એ ડોરો બાંધીને કપડા બહાર નીકળો, પોલીસ એરેસ્ટ કરશે તમને. એટલે ભગવાન તમને એમ નહીં કે શું બેવકૂફ બનાવી રહ્યા છે યાર, કે વસ્ત્રમ સમર્પી આમી કરીને નાળાછડી સમર્પી રહ્યા, શરમ નથી આવતી? પણ શરણાગતિમાં જે વિધાન છે તે વિધાન મુજબ આપણે પૂજા કરી દેવાની છે, ને વાત પતી ગઈ. કેટલી સરળ છે. એ નથી કરવી, સેવા કરવી છે. તો અપ્રેરિત ઘણું બધું પ્રિય કરવું પડશે. હવે અપ્રેરિત પ્રિય પણ પાછું પોતાને કરવું નથી, એટલે તમારામાં હિંમત નથી કોઈકની સાથે ઝઘડો થયો એને મારવાની. એટલે પહેલાં કોઈકને સુપારી આપો સમાધાનીને, કે મારા વતી હવેલીના ઠાકોરજીનો હિંડોલાનો મનોરથ કરાવ. કે તમારામાં મારવાની હિંમત નથી, એટલે પહેલાં ડોનને સુપારી આપે કે તું મારી આવ. આ ભક્તિ નથી, આ તો ભગતિ થઈ ગઈ. તો વાત સમજો કે ભક્તિ માર્ગમાં ઘણી બધી કઠિનતાઓ છે સખ્ય ભાવ હોવાને કારણે. કેમ કે સખ્ય ન ભાવવું ઘણું અઘરું છે.